એટલે એનું કારણ એવું કે સ્કૂલ માં જે આ જેમ કોસમાળા આપણે ગયા આપડે માટે વાસ્તવિક રીતે અંધાધૂરી અંધાપાથી તરફ ચલાવી રહેલું છે, ભગવાને બનાવ્યું છે, આપડે બધા બનાવેલા છે. હા, એની બે રકમ બનાવવા બધા ગુણાકાર, બે રકમ કઈ ગઈ. ભગવાન બાપા એ બધું બનાવ્યું, આપણે એને બનાવેલા છીએ, બે રકમ એના બધા ગુણાકાર. બધા ગુણાકાર એ ખોટા અને રકમ એ ખોટી, એવું પછી બન્યું જ નથી. ગુલાબ નો છોકરો હોય મોગરા હોય ચોરાલાખ હોય જમે એટલે આ બગીચા ને ઓછે નહીં ત્યાં સુધી બધા એડજસ્ટમેન્ટ લેતા આવડે નહીં, એટલે માર જ થયા કરે તો કઈ ને આ શું છે, હજી તમને શું છે તમે જોઈ શકો. બધી તો ગણા પછી ચોખા ના કરે તમારે તો પાંચ ઘોડા હતા, બે મોટા ઘોડા, બીજા ત્રણ નાના ઘોડા, એક જ જાતના હોય ગોગરો ગુલાબ નથી માટે પચાસ વર્ષ ની એક પેઢી હતા. એને એડજસ્ટ થયા, 50 ને એડજસ્ટ થયા, પછી 50 થયા અને 30 થયા, પછી 30 થયા, 30 થયા, 30 થયા, 50 થયા, એટલે એ 30 થયા અને એડજસ્ટ થયો. હું તો મારે ઉતરી જાય એમ થતો જ ચાલે, હું ગણ ગાંધા ના નાના બધા આવું કરશે અને જેનું જ્ઞાન પડી જવું પડશે. નિયમ છે કે જેવું તમે જોશો એટલું તો આવે છે, એમાં કઈ શીખવા પણ રહેતું નથી, કયું નહીં આવે તો હું તમને મારા વર્તન પણ જોશો એટલે ક્યારે આવી જાય. ઉદેશ તો પછી ચાલે નહીં, તમે કોટા આવી રહ્યા હતા, મારે બંધાઈ રહે છે, આ પછી બધું બંધાઈ રહે છે ને, એ બંધાઈ રહે છે તો અરે આજ પછી નથી નહીં લાગતો, બધું બધા ખોટું નથી, આપણે ખોટું કહેવાય નહીં, બંધાઈ બીજી શું કહેવાય, એથી કેવું ખોટું તમે કહેવાના હતા, બંધાઈ રહે છે શું ખોટું કહે છે. જે બોલ માં પછી વચન બોલ નથી બીજું પછી ઘરે ના આવે, બીજું પછી ઘરે ના આવે છે. આ કામ એવું કરવા માટે છ કાપે, આ કામ એવું કરવા હાવ હેતુ મેળે મોટે છ કાપે, કાઢી ફળ ના થાય અને આ કામ આપણે કાઢી મૂકી એમાં છે. આ કામ તો સ્ત્રીઓ ઘણું કાઢી દે છે ને, ઘરમાં મારું ઘરમાં મારું તમે જાઓ આજે દીદી ને મારવા વાળા હતા ને, તે ઘટો માં જે માર થાય છે એટલે એક કેટલા ગણા જવાની જે મારતા હતા દીદી ને, તો ઘટો માર થાય છે એટલા તો કહેવાય નહીં કહેવાય રહ્યો, હા લે લાગે ને કામ શું આ બધા જે બીજા ગયા નથી બધા વાર રાખે મારે આપણે કઈ કરવું છે કોઈ હે ના માટે એ રીતે કરવું છે. એના બધું હૈયારી માલતી નથી, કોઈને બાપરે બાપની મિલકત નથી, આ આપણે જે પૈસા કરીએ છીએ બધા પ્રારંભમાં દેવું ત્યાર છે, બધાના શહેર નું આ વલણ આવે છે, વલણ આવે છે ને, તારા વલણ આવે છે મોટું આવે છે ના, કઈ બધું નથી બધું બધા ત્યાં તારા ઉતારું કઈ તો કાકા બધા કહ્યું છે મારા તને વલણ માં કરે છે આ બધું જીવી રાખવું છે કરતા એમ જીતા આવું છે ત્યાં એડજસ્ટ થઈ ગયો. આ કામ તો એડજસ્ટ થઈ રહ્યા છે કે એડજસ્ટ થઈ રહ્યા છે જે કામ એટલે કામ એડજસ્ટ થઈ રહ્યા છે. તમે કહો બરાબર બરાબર નાખો તો ગયો સ્વાર્ય પણ નાખો દે પાણી તો બધું બગડે તો પછી ખાલી કાઢું દાદા પૂછું કે શું છે દાદા બોલ્યો હા ગુંદર ગુંદર છોકરો પણ ખાલી ગુંદર છે નહીં આપણે કઈ બહાર લાવી દો પણ શું કહેવાય તો થાય તો બધું ભૂલી જાય રસ્તો અમારે પાડકી પડે એવું લઈ પડે અને તેને આ તો સમજી મતલબ કે આ કરી શકે છે કે નહીં. ડિશન ચલાવી દેવાનું કે નથી ગમતી થઈ ગઈ તારે તો ત્યારે નથી ગમતી એવું હતું ને કેવા ભાવ લાગે તમને

દુનિયામાં જેવું વાત કરું છું એ અપૂર્વ વાત છે. અપૂર્વ એટલે પૂર્વે સાંભળી ના હોય, વાંચેલી ના હોય, જાણેલી ના હોય, તદ્દન નવી વાત, અપૂર્વ વાત છે. પરંપરાની વાત નથી. બરાબર એવું આપણે લાગે છે. થોડું થોડું કઈ કમાવે. હવે તો અનુભવ પછી માનું ને, હું અનુભવ પછી માનું ને. હા, પણ અમારથી આ વાત ઉપરથી, હા વાત ઉપરથી માના એવું છે. લાગે છે કે પછી વાંચવા નથી આવ્યું, સાંભળવા નથી આવ્યું, એવું તો લાગે છે. હા, એ તો બરાબર. પછી અનુભવ નવું છે કઈ? નવું છે. હા બરાબર. અત્યારનું ચીલા ચાલુ નથી. આજે અત્યારનું ચીલા ચાલુ છે બધી જગ્યાએ, જે એ નથી. આખી દુનિયા આટલા વર્ષોથી વહી ગઈ, પણ અમને એક સાંભળ્યો બરાબર, એવું તદ્દન નવી વાત છે. બરાબર. અને તેનાથી આખું જગત નાશવાનું છે. જોવાથી તે છે અને તે દશેક કરે ને તો કામ કાઢી નાખે એવું છે. અને આ કહે છે કે હું પંદર વીસ કાઢી જન્માક્ષર કે છે બે કાર છે. વિતરાગ રહીએ આજે લેવા આવે ને. અમારે એમાં કશું એમ જ છીએ. આમ નમે અમે એમ જ નથી, આમાં છીએ જ નહીં ને. પછી શું શું પછી જગત ઉપર કલ્યાણ થવાનું? શરીર છોડ્યા પછી, દેહ છોડ્યા પછી શું એમ પૂછે છે? આખું બ્રહ્માંડ નું સર્વ રાજ મળી ગયું પછી જે દેહ નું માલકી ના હોય ને, દેહ નું માલિક ના હોય એને બ્રહ્માંડ ની માલકી પડવું પડે. પણ એ તો ભૂત ને પણ નથી હોતી ને, જે પ્રેતીઓ ની મજા છે એમને પણ દેહ તો હોતો જ નથી. પછી એમને જન્મ લેવો હોય, એટલે હજી એક અવતાર ખરો. એક અવતાર તે પાછો અહી નહી, આ દેશ માં નહીં કે આ ભૂમિકા માં નહીં. આ દેશ માં નહીં, નહીં બીજી ભૂમિકા માં, એટલે પરદેશ માં. આ ભૂમિકા માં ના ચાલે. જેવા ભાઈ હોય એવા મા બાપ હોવા વધે, એના માટે મા બાપ મળે નહી પાત્રતા. એ બધું મળે નહી અહીંયા આગળ. આ ભૂમિકા નહીં મળે. હું જેટલા જ્ઞાન આપું છું એ બધાને બીજી ભૂમિકામાં જવું પડશે. પણ એમ તો આપણા વર્લ્ડ માં તો અત્યારે આધ્યાત્મિક રીતે તો આપણો દેશ ઉત્તમ ગણાય છે ને, એટલે તમે પરદેશ સમજો છો? હા, તો એ બીજી ભૂમિકા એટલે પરદેશ એવું સમજે છે, બીજી ભૂમિકા એટલે પરદેશ માં એવું સમજે છે. જે આપડે પુરાણો માં અને શાસ્ત્રો માં છે જુદા જુદા લોક, ચંદ્રલોક, ગોલોક, આવા ચંદ્રલોક ગોલોક ત્યાં છે, પાતાળ લોક છે, આવા જુદા જુદા, એ બધું છે ખરું એમ ને? સાચી વાત છે. ત્યાં આત્માઓનો વાસ પણ ખરો, આત્માઓનો નિવાસ ખરો, ત્યાં આત્માઓનો નિવાસ ખરો, જ્યાં લોક હોય ત્યાં આત્મા હોય, હોય છે, બરાબર. અચ્છા, આપણે ત્યાં મનુષ્ય રૂપે ના હોય. હા, સ્વરૂપ બીજું હોય, આપણ આ શરીર તો હોય ને, આપણા પૃથ્વી કરતા વધુ હશે ને, બહુ મોટો આયુષ્ય, બહુ મોટો આયુષ્ય, બરાબર. અને આ છે દેવ લોકો ને નિરંતર સુખ, ભૌતિક સુખ, સમજો ને, વિષય, બરાબર છે, દેવો સુખ થી ફસાયા છે, નરક ના લોકો દુઃખ થી ફસાયા છે. અને આ જાનવરો તો આપડે જોઈએ છે, આપડા મનુષ્ય જે ઇતર બધી કોમ છે આ મધ્ય લોક માં કઈ છે, તો મનુષ્ય, મારું એમ કેવું છે કે મનુષ્ય માંથી દેવલોક માં જવાતું હશે ને? હા, બધા લોક માં, મનુષ્ય માંથી જ જાય બધા લોક. સારું, આપડે અત્યારે આ દેહ છે આપણી પાસે, તો આ દેહ અત્યારે આપણે જઈ શકીએ ખરા? આ દેહ ના, એટલે આપણો આત્મા જઈ શકે? આત્મા જયારે આ દેહ ખાલી થાય, આ દેહ છૂટે, ત્યારે આત્મા એની જોડે સૂક્ષ્મ બોડી જાય છે, અને બીજું કારણ શરીર જાય છે, બરાબર. એ કારણ શરીર કોઝલ બોડી કહેવાય છે, બરાબર. એમાં છે તે દેવ ગતિ ના પરમાણુ હોય રે, બરાબર. એ કારણ શરીર જે મરતી વખતે કારણ શરીર જે હોય છે એનું રિઝલ્ટ આવે છે, બરાબર. મરતા પહેલા કે દેવ ગતિ ના પરમાણુ દેવ ગતિ માં જાય, નહી તો જાનવર જાય, નહી તો નર્ક ગતિ માં જાય. આ મનુષ્ય બોડી એટલી જ એવી છે કે જ્યાં ટેસ્ટ એક્ઝામિનેશન છે, જ્યાં જવું હોય ત્યાં જવાય, ના જવું હોય ત્યાં જવું નહીં, ફરજિયાત જવું જ પડે. ના તો પછી એમ કેવાય છે કે આજે સારા કર્મ કરો તો સારી જગ્યા, હા, એટલે એ તો તમારા હાથની વાત થઈ ગઈ ને, કર્મ માટે તો સ્વતંત્ર થયા ને. તમારા આ વર્લ્ડ માં કોઈ એવો માણસ જન્મ્યો નથી કે જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય, એમ નહીં. કર્મ કર્મ કરવાની સ્વતંત્રતા તો ખરી જ ને મનુષ્ય ને, સંદાસ જવાની શક્તિ નથી. કેમ, આજે સારું કર્મ કરવું હોય તમારે તો તમને કોણ રોકી શકે, અને ખરાબ કરવું હોય તો કોણ રોકે છે? તમારે કોઈ ખરાબ કર્મ કરવું હોય કોણ રોકે? એ તો આપણે સ્વતંત્ર જ છીએ એ બાબતમાં, ફળ ભોગવવામાં પરતંત્ર જ છીએ, હું એવું માનું છું. તમે સ્વતંત્ર હોય ને તો અમદાવાદ શહેર આવું હોય, આટલા વર્ષનું બધું સ્વતંત્ર કામ કર્યા જ કરે તો અમદાવાદ શહેર તો અજાયબી દેખાય. સંદાસ જવાની શક્તિ તમારી નથી, તારે ખબર પડશે તમારી શક્તિ નથી, બીજાની જરૂર પડી. તાર સમજી ગયા એ સંદાસવાની શક્તિ નથી. આ બધું નૈમિત્તિક છે. આ તમને તમને આ પ્રકૃતિ નતાવે છે તેમ નાતો છો, અને પછી કે છો વિક્રમ સિંહજી છું, વિક્રમ સિંહજી છું, પ્રકૃતિ તમને નતાવે છે. બરાબર સમજાય છે? આ અંબાલાલ પટેલ એમની પ્રકૃતિ નતાવે છે. શું નતાવે છે? પ્રકૃતિ. સમજાય ને? અને હું જુદો છું, હું પુરુષ કહેવો, હું પુરુષોત્તમ થયો કહેવાય, અને આ પ્રકૃતિ કહેવાય. તમે પ્રકૃતિમાં છો, વર્લ્ડ આખી પ્રકૃતિમાં છે. એ પોતાની શક્તિ નહીં, પ્રકૃતિ શક્તિ એને ચલાવે છે. શું થાય છે? બરાબર. જયારે જર્મની વાળા ને ખબર પડશે કે હિન્દુસ્તાન માં એબ્સોલ્યુટ થિયરમ માં છે, ત્યારે જર્મની આખું અહીં હિન્દુસ્તાન ઉપર તૂટી પડશે. આ તો હજુ લોકો ને જાણવામાં નથી આવતી વાત. કારણ કે મેં ગુપ્ત રાખવાનું વાત કરી છે. બધા જગત નો સ્વભાવ છે કે જ્યાં કઈ પણ લાઈટ ઉભું થયું ત્યાં ગોળીબાર હોય છે. શું હોય છે? આ જગત લાઈટ સહન કરી શકતો નથી. જગત ને અંધારું જ જોઈએ. બધા એવા નથી, તેના પર ખટપટિયા એવા છે કે ગોળીબાર થી ઉડાડી દે લાઈટ બધા રહેવા જ નથી. મેં કહ્યું તમે લાઈટ ને થોડો વખત બધા લાઈટ થઈ જવા દે, પછી ઓપન કરજો. બરાબર. 10,000 માણસ થઈ ગયું. દાદા ને ઓળખો કે દાદા કોણ છે? અમારા પૈગંબર ને તેના પૈગંબર ને તેના પૈગંબર છે. એવું પારસી લોકો કે સુરત ના આમાં હાથ મૂકે તો પાછું થઈ જાય. પછી નામ થઈ ગયા શું ભગવાન આનો કરતા નથી, આના કરતા વ્યવસ્થિત છે. અને વ્યવસ્થિત જ કરે છે. અવ્યવસ્થિત ક્યારે વ્યવસ્થિત છે? વ્યવસ્થિત જ કરે. સૂર્ય ચંદ્ર તારા બીજું બધું વ્યવસ્થિત. સારી વાત છે. આપ શું ધર્મ પાડો છો? લોકો તો સર્વ ધર્મ પાડું છું. એની વિચાર એવો કે આ એક આપણા વિચારમાં આવે તો ઘણા લોકોનું કામ કાઢી નાખે. એટલે પછી બહુ ગણિપતિ કરવા મળ્યો ને, એના ગણિપતિ ખુશ થશે. હું થયો આ કરો એવો આ કરો ના થઈ. અમે અમારો ક્રોધ દેખાય નહીં, પણ એને એમ કહ્યું કે આ તમે જે કહેવા માંગો છો, હું તો ક્રિશ્ચિયન ના તમારા ક્રાઇસ્ટ ના જન્મ પહેલો નો ક્રિશ્ચિયન છું. એટલે ક્રિશ્ચિયન તો અમારે ત્યાં આગળ ઝઘડા ચાલે છે. પતાવી આલો છું આ કેમ શું છે, શાના ઝઘડા ચાલે છે? પ્રોટેસ્ટન્ટ ને રોમન કેથોલિક ના બહુ ઝઘડા છે અમારા, અને મારા માને રોજ ઝઘડા ચાલ્યા કરે છે. પણ હકીકત શું કહેવા માંગે? ત્યાંનો ઝઘડો છે. રોમન કેથોલિક ખોટો છે કહેવા માંગે છે, પ્રોટેસ્ટન્ટ ખોટો છે. ના, આ પ્રોટેસ્ટન્ટ ધર્મ ખોટો છે, અને કોને ઉભો કર્યો છે તેને આદિ પુરુષ કરીએ છે. શું કે છે? બરાબર. આદિ પુરુષ શોધી. હા સર, મને કહે છે આપ ત્યાં આવો તો બધું કામ પતે. એમ ચાહ્યું એવું અમને નથી. હું આવું ત્યારે બધા તમારે ઝઘડો મૂકજો મારી પાસે. બરાબર. પણ આપ કોને કોણ નામ તો દો. કોઈ પ્રોટેસ્ટન્ટ ધર્મ કોઈ ઉભો નથી કર્યો. ભગવાન હું પ્રોટેસ્ટ ઇઝી પ્રોટેસ્ટન્ટ, ભગવાન હું પ્રોટેસ્ટ ઇઝી પ્રોટેસ્ટન્ટ, ભગવાન હું પ્રોટેસ્ટ ઇઝી પ્રોટેસ્ટન્ટ. જેને પોતે તમારા ઉઠાયો એ પ્રોટેસ્ટન્ટ થયો. એક થયો, બે થયા. બાપો હતો નહીં પ્રોટેસ્ટન્ટ. એટલા એની પાસે જરા નીચે રહ્યો એટલે બીજા પ્રોટેસ્ટ ઉઠાયો કેમ પ્રોટેસ્ટ થાય ઉઠાવો નહીં પ્રોટેસ્ટ ના ઉઠાવ્યો હા બરાબર થોડી નઈ એનો ન્યાય કરનાર પણ પોપ ને પોપ બધા પોપ ના ટોળા વાળા જગત સમજે નહી ભગવાન આપડે ના માની પરિવાર માટે અબ્ઝર્વર મુખ્યમંત્રી